મિત્રો, ઘણા લોકો મોટી સફળતા આવે ત્યારે જ ખુશ થાય છે, પરંતુ સત્ય એ છે કે મોટી સફળતા હંમેશા નાની નાની પ્રગતિઓમાંથી જ બને છે. નાની નાની પ્રગતિ શું હોય? જો એક વિદ્યાર્થી આજે માત્ર 10 મિનિટ વધારે અભ્યાસ કરે તો એ નાની પ્રગતિ છે. કોઈ કર્મચારી ગઈકાલ કરતાં આજે થોડું વધુ સારું કામ કરે તો એ પણ પ્રગતિ છે. એક વ્યક્તિ આજે એક ખરાબ આદત છોડવાનો પ્રયાસ કરે એ પણ મોટી પ્રગતિ છે. મિત્રો, યાદ રાખીએ, મોટું વૃક્ષ પણ એક નાનકડા બીજથી શરૂ થાય છે. નદી પણ એક નાનકડા ઝરણાથી શરૂ થાય છે. જો આપણે રોજની નાની નાની પ્રગતિને ઓળખી અને એની ખુશી મનાવીએ તો આત્મવિશ્વાસ વધે છે, ઉત્સાહ વધે છે અને આગળ વધવાની શક્તિ મળે છે. એટલે જ કહેવાય છે ને, પરફેક્ટ બનવાની રાહ ના જુઓ, પ્રોગ્રેસની ખુશી મનાવો. કારણ કે નાની પ્રગતિઓનો સરવાળો એક દિવસ મોટી સફળતા બનાવે છે.